ઘણા છોડી દે છે, ઉભો ધારણ કરે છે, તો ભગવાન નો રંગ ઓરેન્જ જ કેમ રાખે, બીજો રંગ કેમ નહીં? અને ભગવાન ધારણ કરવાનો અર્થ મોટા કોણ સેકન્ડ ક્યાં આપણે કામ ના લાગે ને આજે રૂબરૂ થાય તો આપણને હેલ્પ કરે અને ત્યાં બનાવે આપણે ઉપકારી રહી બીજું નમો આવેલા આચાર્ય ભગવાન છે તે આચાર પાછળ બીજા આચાર ધરાવ્યા વધુ વજન પોતે ભણ્યું અને બીજાને ધરાવેલા અને પાંચનું સાધુ ભગવાન એટલે આત્મા બધા કામો બચ્યા છે આ બધો આ સાધુ એનું છે એટલે બે હજાર ત્રણ સાધુ છે એટલે પોતાનું આત્મા બધા કામ ત્યાં પછી બે હજાર હવે પાંચ નમસ્કાર આશો પાંચ નમસ્કાર નમસ્કારો ને નમસ્કાર સર્વપાપો નાશિન સર્વપાપો મંગલાયમ સર્વેથી બધા મંગળનો પ્રથમ મંગળ છે એનું નામ જુદું પડે આવ્યું, મત જુદો પડે. મેં પણ આવી ગયા છે ને બીજી કરીને સગનાથી ને અગિયાર ચાલો યોગાસન પછી ધ્યાન ન કરે છે. પછી યોગ આવ્યા કરે ને ખૂટી યોગા કરશે એમ કરીને તારી છોકરા થોડો થતી હોય તો લાગતો હતો લાલતું કોઈ લાલતું કેવું છે તો મજા ના એમને કાપ્યું. બીજો હાથ હોય તો બધો અમે થાય